શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 99 નૈમિતિક અને પ્રાકૃત પ્રલયનું વર્ણન વ્યાસજી કહે છે, સમસ્ત પ્રાણીઓનો પ્રલય નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક ભેદ પ્રમાણે ત્રણ પ્રકારનો માનવામાં આવ્યો છે. કલ્પના અંતમાં જે બાહ્ય પ્રલય થાય છે તે નૈમિતિક છે, મોક્ષને આત્યંતિક પ્રલય કહે છે, અને જે બે પરાર્ધ વ્યતીત થયા પછી થયા કરે છે તેનું નામ પ્રાકૃત પ્રલય છે. મુનિઓએ કહ્યું, ભગવાન, શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પરાર્ધની સંખ્યાનું વર્ણન કરો જેને બમણી કરવાથી પ્રાકૃત પ્રલયનું જ્ઞાન થઈ શકે. વ્યાસજી બોલ્યા, બ્રાહ્મણો, એકથી બીજા સ્થાન પર ક્રમશઃ 10 ગણા ગણીને ચાલીએ છીએ. આ પ્રમાણે 18મા સ્થાન પર ગણવાથી જે અંતિમ સંખ્યા થાય છે તેનું નામ પરાર્ધ છે. હવે પરાર્ધ કહેતા વિષ્ણુ પુરાણમાં 6, 3 અને 4ની વિષ્ણુ ચિત્તીય ટીકામાં આ સંખ્યા આ પ્રમાણે બતાવવામાં આવી છે, 1, 10, 100, 1000, અયુત, લાખ, પ્રયુત, કરોડ, અર્બુદ, અબજ, ખરવ, નિખરવ, મહાપદ્મ, શંકુ, સમુદ્ર, અંત્ય, મધ્ય અને પરાર્ધ. ઉક્ત શ્લોકની જ ટીકા કરતા શ્રીધર સ્વામીએ વાયુપુરાણના થોડા શ્લોક ઉદ્ધત કર્યા છે, જે આ પ્રમાણે છે. કોટી કોટી સહસ્ત્રાણી પરાર્ધ મિતિ કૃત્યતે, પરાર્ધ દ્વિગુણમ ચ અપિ પરમાહુર્મની શિણઃ, સ્થાનમ દશગુણ વિદ્યાદેકમ 10 શતમ તતઃ સહસ્ત્રમ યુતમ તસ્મા અન્યયુતમ પ્રયુતમ તતઃ, અર્બુદમ ન્ય અર્બુદમ ચેવ વૃંદમ ચેવ તતઃ પરમ, ખર્વમ ચ એવ નિખર્વમ ચ શંખમ પદ્મ તથેવ ચ, સમુદ્રો મધ્યમ અંત્યશ્વ પરાર્ધમ પરમેવ ચ, એવમ એવમષ્ટા દશેતાની પદાની ગણાનાધી ગણાના વિધો. અર્થાત કોટી કોટી સહસ્ત્ર એટલે એકની પાછળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને એક પરાર્ધ કહે છે, એટલા શૂન્યની પાછળ હોય તો. આને બમણા કરવાથી એક પર થાય છે એવું મનીષી પુરુષોનું કહેવું છે. નીચે લખેલા આંકડાઓના 18 સ્થાન ઉત્તરોત્તર 10 ગણા જાણવા જોઈએ. 1, 10, 100, 1000, અયુત, નિયુત, પ્રયુત, અર્બુદ, નવૃદ, વૃંદ, ખર્વ, નિખર્વ, શંખ, પદ્મ, સમુદ્ર, મધ્ય, અંત્ય તથા પરાર્ધ. પરાર્ધનો બમણો કરવાથી પર થાય છે. વિષ્ણુ ચિત્તીય અને શ્રીધર ટીકાની સંખ્યાઓના નામોમાં થોડો ભેદ છે. જેમ કે પૂર્વ ગણના પ્રમાણે નિયુત સંખ્યા 10 લાખની વાચક છે અને બીજી ગણનાની રીતે તે 1 લાખનો બોધ કરાયો છે વગેરે. પરાર્ધને બમણો કરવાથી જે કાલ સંખ્યા થાય છે તે જ પ્રાકૃત પ્રલયનો સમય છે. તે સમયે સમગ્ર દ્રશ્ય જગત પોતાના કારણભૂત અવ્યક્તમાં લીન થઈ જાય છે. મનુષ્યનો નિમેષ એટલે આંખના પલકારનો સમય માત્રા કહેવાય છે. કેમ કે એક માત્રાવાળા અક્ષરના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે તેટલો નિમેષમાં લાગે છે. 15 નિમેષોની એક કાષ્ટા અને 30 કાષ્ટાની એક કલા થાય છે. 15 કલા એક નાડીનું પ્રમાણ છે. 12.5 પલ તાંબાના બનેલા જળના પાત્રથી નાડીનું જ્ઞાન થાય છે. એ પાત્રમાં 4 આંગળ લાંબી 4 માસાની સોનાની સળીથી છિદ્ર કરવામાં આવે છે. એ છિદ્રને ઉપર કરીને જળમાં ડૂબાડી દેવાથી જેટલી વારમાં એ પાત્ર ભરાઈ જાય તે જ એક નાડીનો સમય છે. મગધ દેશના માપથી એ પાત્ર જલપ્રસ્થ કહેવાય છે. 2 નાડીનું એક મુહૂર્ત, 30 મુહૂર્તના એક દિવસ રાત અને 30 દિવસ રાતનો એક માસ થાય છે. દેવલોકમાં આ જ એક દિવસ રાત કહેવાય છે. આવા 360 વર્ષોનું દેવતાઓનું 1 વર્ષ થાય છે. 12,000 દિવ્ય વર્ષોની એક ચતુર્યુગ થાય છે. 1,000 ચતુર્યુગને બ્રહ્માનો એક દિવસ કહે છે. આ જ એક કલ્પ કહેવાય છે. દ્વિજવરો, તે એક કલ્પમાં 14 મન્વંતરો પસાર થઈ જાય છે. એના અંતમાં જે પ્રલય થાય છે તે તેને બાહ્ય અથવા નૈમિતિક પ્રલય કહે છે. હવે હું એના ભયંકર સ્વરૂપનું વર્ણન કરું છું, ત્યાર પછી પ્રાકૃત પ્રલયનું વર્ણન કરીશ. 1000 ચતુર્યુગ પસાર થઈ ગયા પછી આ પૃથ્વી પ્રાય ક્ષીણ થઈ જાય છે. તે સમયે 100 વર્ષો સુધી અત્યંત ઘોર અનાવૃષ્ટિ થાય છે, વર્ષાનો અત્યંત અભાવ થઈ જાય છે. મુનિવરો તે અનાવૃષ્ટિના કારણે અલ્પ શક્તિવાળા અનેક પાર્થિવ જીવો અત્યંત પીડિત થવાથી નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી રુદ્ર રૂપધારી અવિનાશી ભગવાન વિષ્ણુ જગતનો સંહાર કરવા માટે સમસ્ત પ્રજાને પોતાનામાં લીન કરવાનો પ્રયત્ન કરે છે. મુનિવરો તે સમયે ભગવાન વિષ્ણુ સૂર્યના 7 કિરણોમાં સ્થિત થઈને પૃથ્વીનું સંપૂર્ણ જળ શોષી લે છે. સગળા પ્રાણીઓને પૃથ્વીમાં સ્થિત સમસ્ત જળને શોષી લઈને આખી પૃથ્વીને સૂકી બનાવી દે છે. સમુદ્ર, નદી, પર્વતીય નદી, ઝરણા તથા પાતાળમાં જે જળ હોય છે તે બધું એ સૂકવી નાખે છે. ત્યાર પછી ભગવાનના પ્રભાવથી બધી જગાઓના જળનું શોષણ કરવાથી પરિપુષ્ટ થયેલા તે સૂર્યના 7 કિરણો 7 સૂર્યરૂપે પ્રગટ થાય છે. તે સમયે ઉપર નીચે બધી બાજુ પ્રખર તેજસ્વી થઈને એ 7 સૂર્ય પાતાળ લોક સહિત સંપૂર્ણ ત્રિલોકીને બાળી નાખે છે. એ તેજસ્વી સૂર્યના કિરણોથી બળી રહેલી ત્રિલોકી, પર્વત, નદી અને સમુદ્રો વગેરે સહિત નિરસ થઈ જાય છે. ત્રણે લોકના જળ અને વૃક્ષ દગ્ધ થઈ જવાથી આ પૃથ્વી કાચબાની પીઠ જેવી દેખાય છે. ત્યાર પછી પ્રાણી માત્રનો સંહાર કરનારા કાલ, અગ્નિ, રુદ્ર રૂપધારી શ્રીહરિ શેષનાગના શ્વાસજન્ય તાપથી નીચેના સમસ્ત પાતાળોને બાળવાનો આરંભ કરે છે. 7 પાતાળોને ભસ્મ કરી નાખ્યા બાદ એ પ્રચંડ અગ્નિ ભૂમિ પર આવીને સંપૂર્ણ ભૂમંડળને પણ ભસ્મ કરી નાખે છે. પછી ભૂર્વલોક અને સ્વર્ગલોકને બાળીને જ્વાળામાળાના આવર્ત રૂપે એટલે કુંડાળા રૂપે તે દારૂણ અગ્નિ ચારે બાજુ ફરે છે. તે સમયે પ્રચંડ જ્વાળાઓથી ઘેરાયેલા સઘળું ત્રિલોક બળી રહેલું કડાઈ જેવું લાગે છે. ત્યાર પછી ભૂર્વલોક અને સ્વર્ગલોકના નિવાસી અત્યંત તાપથી સંતપ્ત અને શક્તિહીન થઈને ક્યાંય રહેવા માટે સ્થાન ન હોવાથી મહર્લોકમાં ચાલ્યા જાય છે. ત્યાંના લોકો પણ એ મહાન તાપથી તપ્ત થઈને ત્યાંથી જનલોકમાં ચાલ્યા જાય છે. મુનિવરો ત્યાર પછી રુદ્ર રૂપધારી શ્રી જનાર્દન સમગ્ર જગતને દગ્ધ કરીને પોતાના મુખના નિશ્વાસથી મેઘોને પ્રગટ કરે છે. તે સમયે આકાશમાં ઘોર સમર્થક મેઘ ઉમટી આવે છે, જેઓ મોટા મોટા ગજરાજો જેવા પ્રતીત થાય છે. તેઓ વીજળીના ગડગડાટ સાથે ભયંકર ગર્જના કરે છે. એમનો આકાર વિશાળ હોય છે. પોતાની વિકટ ગર્જનાથી તેઓ આખા આકાશમાં વ્યાપ્ત થઈ જાય છે અને મૂસળાધાર પાણી વરસાવીને ત્રિલોકીમાં પ્રસરેલા એ ભયંકર અગ્નિને પૂર્ણ રૂપે ઓલવી દે છે. રથની ધરી જેવી મોટી મોટી ધારાઓની વર્ષા કરીને સમગ્ર જગતને જળમગ્ન કર્યા પછી તેઓ ભૂર્વલોકને પણ ડુબાડી દે છે. તે સમયે સંસારમાં ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે. ચર અને અચર બધું નષ્ટ થઈ જાય છે. આવા સમયે તે સમર્થક મેઘ 100 વર્ષોથી પણ વધારે સમય સુધી વૃષ્ટિ કરતા રહે છે. દ્વિજવરો જ્યારે બધું જળ સપ્તઋષિઓના સ્થાન સુધી પહોંચીને સ્થિર થાય છે તે સમયે સંપૂર્ણ ત્રિલોકી એકારણોમાં મગ્ન થઈ જાય છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુના નિશ્વાસથી પ્રગટ થયેલો વાયુ તે વાદળોને વિખેરી નાખે છે અને 100 વર્ષથી પણ વધારે સમય સુધી તે વાયુ વહેતો રહે છે. પછી વિશ્વના આદિ કારણ, અનાદિ, અચિંત્ય તથા સર્વભૂતમય ભૂત ભાવન ભગવાન સંપૂર્ણ વાયુનું પાન કરીને એકારણોના જળમાં શેષનાગની સૈયા પર વિશ્રામ કરે છે. એ આદિ કરતા ભગવાન શ્રી હરિ બ્રહ્માજીનું રૂપ ધારણ કરીને શયન કરે છે. તે સમયે જનલોકના સનકાદિ સિદ્ધ એમની સ્તુતિ કરે છે અને બ્રહ્મલોકના મુમુક્ષુ તેમનું ચિંતન કરતા રહે છે. એ પરમેશ્વર પોતાની માયામય દિવ્ય યોગ નિદ્રાનો આશ્રય લઈને પોતાના જ વાસુદેવ નામના સ્વરૂપનું ચિંતન કરે છે. વિપ્રવરો આ નૈમિતિક નામનો પ્રલય છે. આમાં નિમિત્ત એ જ છે કે તે સમયે બ્રહ્મ રૂપધારી શ્રીહરિ શયન કરે છે. જ્યાં સુધી શરૂઆતમાં શ્રીહરિ જાગે છે ત્યાં સુધી આખું જગત સચેષ્ટ રહે છે અને જ્યારે એ માયામય સૈયા પર શયન કરે છે તે સમયે આખું જગત વિલીન થઈ જાય છે. બ્રહ્માજીનો જે 1000 ચતુર્યુગનો દિવસ થાય છે એ કારણોમાં શયન કરવાથી તેટલી જ મોટી એમની રાત્રિ હોય છે. રાત્રિ પછી જાગીને બ્રહ્મ રૂપધારી અજન્મમાં વિષ્ણુ પુનઃ સૃષ્ટિ કરે છે. આ વાત હું પહેલા કહી ચૂક્યો છું. આ કલ્પનો સંહાર અંતર પ્રલય અથવા નૈમિતિક પ્રલય કહેવામાં આવ્યો છે. નૈમિતિક પ્રલય કહેવામાં આવ્યો. હવે પ્રાકૃત પ્રલયનું વર્ણન સાંભળો. અનાવૃષ્ટિ અને અગ્નિ વગેરે દ્વારા જ્યારે સર્વ પ્રાણીઓનો સંહાર થઈ જાય છે તથા સગળા લોક અને સમસ્ત પાતાળ નષ્ટ થઈ જાય છે, તે સમયે ભગવાન વિષ્ણુની ઈચ્છાથી પ્રાકૃત પ્રલયનો અવસર ઉપસ્થિત થવાથી મહતત્વથી લઈને વિશેષ સુધીના સૌ વિકારોનો ક્ષય થઈ જાય છે. ભૂમિના ગંધ વગેરે ગુણોને જળ પોતાનામાં લીન કરી લે છે. ગંધ નષ્ટ થઈ જવાથી પૃથ્વીનો લય થઈ જાય છે. ગંધ તન્માત્રાનો નાશ થઈ જવાથી આખી પૃથ્વી જળરૂપમાં પરિણમે છે. પછી તો જળ બહુ વેગપૂર્વક ઘોર ગર્જના કરતું વધવા લાગે છે અને સમગ્ર જગતને વ્યાપ્ત કરી લે છે. રસ તન્માત્રાનો નાશ થવાથી જળ અત્યંત તૃપ્ત થઈને સુકાઈ જાય છે. ત્યાર પછી જળના ગુણ એવા રસને તેજ પી લે છે. રસનું અપહરણ થવાથી સગળું જળ તેજ સ્વરૂપ થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે તેજથી આવૃત થઈને જળ અગ્નિ જેવી અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે અગ્નિ તત્વ ચારે બાજુ ફેલાઈને જળ તત્વને શોષી લે છે. તે સમયે સમગ્ર જગતમાં અગ્નિની જ્વાળાઓ ફેલાઈ જાય છે. જ્યારે સમગ્ર જગત ઉપર નીચે આજુબાજુ અગ્નિની જ્વાળાઓથી વ્યાપ્ત થઈ જાય છે ત્યારે અગ્નિના પ્રકાશક ગુણ એવા રૂપને વાયુ તત્વ પોતાનામાં લીન કરી લે છે. સર્વના કારણ સ્વરૂપ વાયુમાં જ્યારે અગ્નિનું પ્રકાશક તત્વ રૂપ વિલીન થઈ જાય છે ત્યારે રૂપ તન્માત્રાના નષ્ટ થઈ જવાથી અગ્નિ તત્વ રૂપહીન થઈને સ્વયં શાંત થઈ જાય છે. પછી વાયુ પ્રચંડ ગતિથી વહેવા લાગે છે. તેજ તત્વ વાયુમાં સ્થિત થઈ જવાથી જગતમાં પ્રકાશ રહેતો નથી. જ્યારે વાયુ તત્વ પોતાના ઉદ્ભવ અને લય સ્થાન એવા આકાશનો આશ્રય લઈને ઉપર નીચે આજુબાજુ તથા દશે દિશાઓમાં બહુ વેગપૂર્વક વહેવા લાગે છે ત્યાર પછી વાયુના ગુણ સ્પર્શને આકાશ ગ્રસી લે છે. એનાથી વાયુ શાંત થઈ જાય છે અને માત્ર આવરણ શૂન્ય આકાશ રહી જાય છે. રૂપ રસ સ્પર્શ ગંધ તથા આકારથી રહિત એ પરમ મહાન આકાશ સૌને વ્યાપ્ત કરીને પ્રકાશિત થાય છે. આકાશ બધી બાજુથી ગોળ અને છત્ર સ્વરૂપ છે. શબ્દ એનો ગુણ છે. તે શબ્દ તન્માત્રા યુક્ત આકાશ આખા વિશ્વને આવૃત કરીને રહે છે. ત્યાર પછી આકાશને ભૂતાદિ એટલે તામસ અહંકાર ભૂતાદિને મહત્વ અને આ બધા સહિત મહત્વને મૂળ પ્રકૃતિ પોતાનામાં લીન કરી લે છે. દ્વિજવરો ન્યૂનતા અને અધિકતા વિનાની જે સત્વાદી ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે આ બધા સહિત મહત્વને મૂળ પ્રકૃતિ પોતાનામાં લીન કરી લે છે. દ્વિજવરો ન્યૂનતા અને અધિકતા વિનાની જે સત્વાદી ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે તેને જ પ્રકૃતિ કહે છે. એને પ્રધાન પણ કહેવાય છે. પ્રધાન પ્રકૃતિ જ સંપૂર્ણ સૃષ્ટિનું પ્રધાન કારણ છે. બ્રાહ્મણો આ પ્રમાણે આખી પ્રકૃતિ વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ છે. એમાં જે વ્યક્ત સ્વરૂપ છે તે અવ્યક્તમાં લીન થાય છે. દ્વિજવરો પ્રકૃતિથી ભિન્ન જે એક સિદ્ધ અક્ષર નિત્ય અને સર્વવ્યાપી પુરુષ છે તે પણ સર્વભૂતમય પરમાત્માનો જ અંશ છે. જે સત્તા માત્ર સ્વરૂપ જ્ઞેય જ્ઞાનાત્મા અને દેહાત્મ સંઘાતથી પર છે, જેમાં નામ અને જાતિ વગેરેની સમસ્ત કલ્પના વિલીન થઈ જાય છે, તે જ પરબ્રહ્મ પરમધામ પરમાત્મા તથા પરમેશ્વર છે. એને જ વિષ્ણુ કહે છે. ભગવાન વિષ્ણુ જ આ સમગ્ર વિશ્વના રૂપમાં સ્થિત છે. એમને પ્રાપ્ત થઈ ગયા પછી મનુષ્ય ફરી આ સંસારમાં પાછો ફરતો નથી. મેં જે વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ પ્રકૃતિનું વર્ણન કર્યું છે તે તથા પુરુષ બંને પરમાત્મામાં લીન થાય છે. તે પરમાત્મા સર્વનો આધાર તથા પરમેશ્વર છે. વેદ વેદાંતમાં વિષ્ણુના નામે તેના જ મહિમાનું ગાન કરવામાં આવે છે. પ્રવૃત્તિ એટલે કર્મયોગ અને નિવૃત્તિ સાંખ્ય યોગના ભેદથી વૈદિક કર્મ બે પ્રકારના છે. એ બંને કર્મો દ્વારા મનુષ્ય યજ્ઞ સ્વરૂપ ભગવાનની આરાધના કરે છે. પ્રવૃત્તિ માર્ગના અનુયાયી પુરુષ ઋક યજુ અને સામવેદમાં કહેલા માર્ગોથી યજ્ઞોના સ્વામી યજ્ઞ પુરુષ ભગવાન પુરુષોત્તમનું યજન કરે છે તથા નિવૃત્તિ અને યોગ માર્ગના પથિક જ્ઞાન યોગ દ્વારા જ્ઞાનાત્મા જ્ઞાનમૂર્તિ અને મુક્તિ ફલદાયક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે. અશ્વ દીર્ઘ અને પ્લુત સ્વરો દ્વારા જે કોઈ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવે છે અને જે વાણીનો વિષય નથી તે બધું અવિનાશી ભગવાન વિષ્ણુ જ છે, એ જ વ્યક્ત અને અવ્યક્ત, એ જ અવ્યય પુરુષ તથા એ જ પરમાત્મા વિશ્વાત્મા અને વિશ્વરૂપધારી શ્રીહરિ છે। એ અવ્યક્ત વ્યક્ત સ્વરૂપ ઋણી પ્રકૃતિ તથા પુરુષ પણ તે જ અવ્યાકૃત પરમાત્મામાં લીન થાય છે। બ્રાહ્મણ, મેં જે પરાર્ધ કાલ કહ્યો છે તે સર્વેશ્વર ભગવાન વિષ્ણુનો દિવસ કહેવાય છે। વ્યક્ત જગત જ્યારે અવ્યક્ત પ્રકૃતિમાં અને પ્રકૃતિ જ્યારે પુરુષમાં લીન થઈ જાય છે પછી એટલા જ સમયની ભગવાનની રાત્રિ થાય છે। તપોધનો, વાસ્તવમાં નિત્ય સ્વરૂપ પરમાત્મા શ્રી વિષ્ણુનો ન તો કોઈ દિવસ છે કે ન રાત્રિ, પણ છતાં પણ માત્ર એમના વિશે એવું આરોપણ કરાય છે। મુનિવરો, આ પ્રમાણે મેં તમને પ્રાકૃત પ્રલયનું વર્ણન કર્યું। અધ્યાય 99 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।